નારદ પુરાણનો ભાગ બીજો પૂરો ભાગ બીજો એનો અધ્યાય 48માં આગળનો ક્રમ ચાલુ છે એનો પાર્ટ બે એટલે કે ભાગ એનો એનોને એમાં ભાગ બીજો મોટો અધ્યાય હોવાથી આપણે એને ટુકડા કરેલ છે. હવે હલંત પુલંગ શબ્દના રૂપ આપવામાં આવી રહ્યા છે. ગાડી ખેંચનાર બળદને અનડવાન કહે છે. આ અનવાન એટલે કે આ અનુહ અનુડહ શબ્દનું રૂપ છે. આના પૂરા રૂપ આ પ્રમાણે છે. અનડવાન, અનડવાહો, અંગ અણગવાહ, અનડવાહમ, અનુડહ, અનુ અનડુહ, અનડુહા અને અન અનડુહા, અનડુદભ્યામ, અનડુદુ, અનડુ દિભ્ભ, અનડુહે, અનડુદભ્ય, અનડુહ, અનડુહો, અનડુહામ, અનડુહી, અનડુત્સુ. સંબોધનના એક વચનમાં હે અનડવન. ગાય દોનારને ગોધુક કહે છે. મૂળ શબ્દ ગોદૃદ હોય છે. લી શબ્દનો એટલે ગોદૃદના આપણે આગળ અહીંયા નીચે જોશું કે એની વિભક્તિ શું થાય છે. પહેલાં આપણે બધી વિભક્તિઓ અમે લઈ લઈએ અહીંયા થોડીક. એટલે કે ગાય દોનારને ગોધુક કહે છે. મૂળ શબ્દ ગોદૃદ ગોદુહ છે. લી શબ્દનો અર્થ છે ચાટવાવાળો. દ્વિશબ્દનો દ્વિશબ્દ બે સંખ્યાનો, ત્રિ ત્રણનો અને ચતુર ચારનો વાચક છે. આમાંથી પહેલો માત્ર દ્વિવચનમાં અને શેષ બંને માત્ર બહુવચનમાં વપરાય છે. હવે આના બાકીના આપણે ભાગ મૂળરૂપ જોઈએ. આના રૂપ આ પ્રમાણે છે. ગોધુક ગોધુક ગોદુહો, ગોદુહ ગોદુહમ, ગોદુહા, ગોદુભ્યામ, ગોદુભિહિ, ગોદુહે, ગોદુભ્યહ, ગોદુગ્ગહ, ગોદુહ, ગોદુહો, ગોદુહામ, ગોદુહી, ગોધુક્ષુ. હવે લીટના પ્રમાણ રૂપ આ પ્રમાણે છે. લીટ લીડ લિહો, લિહ, લિહમ, લિહા, લીડભ્યામ, લીડભિહિ, લિહે, લીડભ્યહ, લિહહ, લિહો, લિહામ, લિહિ, લીટસુ, લીટત્સુ. હવે રૂપ ક્રમશઃ આ પ્રમાણે થાય છે. જે દ્વોના રૂપ છે. દ્વો દ્વાભ્યામ દ્વયોહો, ત્રયઃ ત્રિન ત્રિભિહિ, ત્રિભ્યઃ ત્રણાયામ, ત્રિશ ચત્વારઃ, ત્રિષુ ચત્વારઃ, ચતુરઃ, ચતુર્ભિહિ, ચતુર્ભ્યઃ, ચતુર્ણામ, ચતુર્ષુ, ચતુર્ષુ. રાજા પંથાંસ તથા દંડી બ્રહ્મા, પંચ ચ અષ્ટ ચ અષ્ટો અયમ મુને સમ્રાટ સુરા અભિ સમ્રાટ બિભ્રદ પુષ્મતઃ પુષ્મતઃ. રાજા રાજન શબ્દનું રૂપ છે. પંથા કહે છે માર્ગને. આ પથિક શબ્દનું રૂપ છે. જે દંડ ધારણ કરે છે તેને દંડી કહે છે. બ્રહ્મણ શબ્દ બ્રાહ્મણ ઘાતિના અર્થમાં પ્રયુક્ત થાય છે. હવે આ આપણે એ બધાના રૂપો અહીંયા જોઈ લઈ, રાજનથી લઈને કે ક્યાંનું કયું રૂપ થાય છે. રાજા રાજાનવ રાજન, રાજા રાજાનવ રાજનહ, રાજનહ રાજાનહ. પ્રથમથી આપણે રાજાના ફરીને રૂપ જોઈએ. રાજા રાજાનવ રાજાનહ, રાજાનમ રાજ્ઞઃ, રાજ્ઞા રાજભ્યામ, રાજભિહિ રાજ્ઞે રાજભ્યઃ, રાજ્ઞઃ રાજ્ઞોઃ રાજ્ઞામ, રાજ્ઞી રાજની રાજસુ. હે રાજન, હે રાજાનવ, હે રાજાનહ. બાકીના રૂપ પણ પંથાનના આપણે જોઈએ. પંથાનૌ પંથાનહ પંથાનમ, પથઃ પથા પથા પથિભ્યામ, પથિભિહિ પથે પથિભ્યઃ, પથઃ પથૌ પથામ, પથિ પથિષુ. અને દંડનો આનો મૂળ શબ્દ દંડિન છે. જેના રૂપ આ પ્રમાણે છે. દંડી દંડનૌ દંડિન, દંડિનઃ દંડિનમ, દંડિના દંડિભ્યામ દંડિભિહિ, દંડિને દંડિભ્યઃ દંડિનઃ, દંડિનોઃ દંડિનામ દંડિની દંડિષુ. હે દંડિન. બ્રહ્માના જે કીધું બ્રહ્મન શબ્દ છે આનું, આના રૂપ આ પ્રમાણે છે. બ્રહ્મા બ્રહ્મા બ્રહ્મણો બ્રહ્મણો બ્રહ્મણઃ, બ્રહ્મણમ બ્રહ્મજ્ઞ બ્રહ્માજ્ઞા બ્રહ્મનભ્યામ, બ્રહ્મભિહિ બ્રહ્મજ્ઞે બ્રહ્મભ્યઃ, બ્રહ્મજ્ઞ બ્રહ્મજ્ઞો બ્રહ્મનામ, બ્રહ્મગ્નિ બ્રહ્મશુ. આ બંને બહુવચન એટલે કે પંચન શબ્દ પાંચનો અને અષ્ટન શબ્દ આઠનો વાચક છે. આ બંને બહુવચનાત્મક હોય છે. આમના રૂપ આ પ્રમાણે છે. પંચ પંચભી પંચભ્ય પંચાના પંચસુ અષ્ટો અષ્ટ અષ્ટાભી અષ્ટભી અષ્ટાભ્ય અષ્ટભ્ય અષ્ટાના અષ્ટાસુ અષ્ટસુ આમાં રૂપ આ પ્રમાણે છે. અયમ ઇમો ઇમે ઇમમ ઇમો ઇમાન અનેન આભ્યામ એભી અસ્મે એભ્યમ અસ્માત અસ્ય અનયો હો એષામ અસ્મિન એસુ. એટલે કે આગળનો આવશે કે અયમનો અર્થ છે આ, એટલે કે ઇદમ શબ્દનું રૂપ જે આપણે હમણાં બોલ્યા અયમ ઇમમવાળા, એ શબ્દો અયમ ઇદમના છે રૂપો. સમ્રાટ કહે છે બાદશાહ યા ચક્રવર્તી રાજાને, આપણે જેટલા પણ બધા રૂપ આવશે તે એક સાથે જોઈ લેશું, એટલે કે અહીંયા આપણે ક્યાં ક્યાં રૂપ જોશું તેને જણાવી દઈએ છે કે સમ્રાટ શબ્દનું આપણે જોશું, સુરાજ શબ્દનું રૂપ સુરાટ સુરાજો સુરાજ વગેરે છે, બાકીના રૂપ સમાજ સમ્રાજ શબ્દની જેમ સમજવા. આનો અર્થ છે સારો રાજા, સમ્રાટનો અર્થ છે કે સુરાજ, સુરાજનો અર્થ છે સારો રાજા. વિભ્રતનો અર્થ છે ધારણ પોષણ કરનાર, જેને આપણે આગળ જોશું એના વિભક્તિઓ. વપુષ્મત એટલે વૈષ્માનનો અર્થ છે શરીરધારી, તેના પણ વપુનો આપણે અર્થ આગળ જોશું. તેવી જ રીતે પ્રત્યય પુમાન મહાન ધીમાન વિદા વિદ્વાનસટ પીપષ્ઠિષ્વ દો ઉષના સાવી મે પ્રોક્તા પુષ્ય જલ વિરા જલવિરામકાહા. પ્રત્યંક શબ્દનો અર્થ છે પ્રતિકૂળ યા પાછળ જનારો, અંદર તરફ પણ અર્થ છે એટલે પ્રત્યંક, એના પણ આપણે રૂપ જોશું. પુમાનનો અર્થ છે પુરુષ, જે પુષ શબ્દનું રૂપ છે. મહાન કહે છે શ્રેષ્ઠને. ધીમાનનો અર્થ છે બુદ્ધિમાન. ધીમત શબ્દના રૂપ વપુષ્મત શબ્દની જેમ જાણવા જોઈએ. વિદ્વાનનો અર્થ છે પંડિત. સશ શબ્દ છનો વાચક અને બહુવાચનાત્મક વચનાનંત છે, વચન અંત છે, વચનાંત છે, એના રૂપ આ પ્રમાણે છે ષટ ષડ ષડભી ષડભ ષણામ ષટસુ ષટત્સુ, જે ભણવાની ઈચ્છા કરે છે તેને પીપઠીહી કહે છે, એના પણ રૂપ આપણે નીચે જોશું. બેનો અર્થ છે ભુજા. ઉષ્ણાનો અર્થ છે શુક્રાચાર્ય. અદસ શબ્દનો અર્થ છે આ અથવા તે. આ સ્વરાંત અને અલંત પુલિંગ શબ્દ કહ્યા. હવે આ દરેક શબ્દને આપણે આ જે રૂપો પ્રત્યય છે તે એક સાથે જોઈશું. સમ્રાજ શબ્દથી ચાલુ કરી, સમ્રાજ શબ્દના રૂપ આ પ્રમાણે છે સમ્રાટ સમ્રાટ સમ્રાજો સમ્રાજ સમ્રાજમ સમ્રાજ સમ્રાભ્યામ સમ્રાડભી સમ્રાજે સમ્રાડભ્ય સમ્રાજ સમ્રાજો સમ્રાજમ સમ્રાજી સમ્રાટસુ. આમાંના રૂપ આ પ્રમાણે, આમના રૂપ આ પ્રમાણે છે જે આપણે બિભ્રત બિભ્રત બિભ્રતો બિભ્રત બિભ્રતમ બિભ્રતા બિભ્રદભ્યામ બિભ્રદભી બિભ્રતે બિભ્રદભ્ય બિભ્રત બિભ્રતો બિભ્રતામ બિભ્રતિ બિભ્રત્સુ. હવે વપુષ્માનના રૂપ આ પ્રમાણે છે વપુષ્માન વપુષ્મંતો વપુષ્મંત વપુષ્મંતમ વપુષ્મત વપુષ્મતા વપુષ્મદભ્યામ વપુષ્મદભી વપુષ્મતે વપુષ્મદભ્ય વપુષ્મત વપુષ્મતો વપુષ્મતામ વપુષ્મતી વપુષ્મત્સુ. હે વપુષ હે વપુષ્મન. હવે પ્રત્યય શબ્દના પ્રત્યંચ શબ્દના પ્રત્યંગ શબ્દના આપણે રૂપ જોઈએ. પ્રત્યંગ પ્રત્યંચો પ્રત્યંચ પ્રત્યંચમ પ્રતિચ પ્રતિચા પ્રત્યગભ્યામ પ્રત્યગભી પ્રતિચે પ્રત્યગભ્ય પ્રતિચ પ્રતિચો પ્રતિચામ પ્રતિચી પ્રત્યક્ષુ. હવે પ્રમાણ એનું રૂપ આ જોઈએ છે કે જે પુષ એટલે કે પુમાન, પુમાનના રૂપ આપણે જોઈશું. પુમાન પુમાંસો પુમાસ પુમાંસમ પુષ પુંસ પુંસામ પુભ્યામ પુભી પુંસે પુભ્ય પુંસ પુંસો પુષામ પુંસી પુંસુ. હે પુમન. હવે આપણે આગળ જોઈએ તો મહાન શબ્દ તેના છે મહાન મહાંતો મહાંત મહાંતમ મહત મહતા મહદભ્યામ મહદભી મહતે મહદભ્ય મહત મહતો મહતામ મહતી મહત્સુ. વિદ્વાન શબ્દના રૂપ છે વિદ્વાન વિદ્વાંસો વિદ્વાંસ વિદ્વાંસમ વિદુષ વિદુષા વિદ્વદભ્યામ વિદ્વદ્ભી વિદુષે વિદ્વદભ્ય વિદુષ વિદુષો વિદુષામ વિદુષી વિદ્વત્સુ અને હે વિદ્વાન. પીપઠીના રૂપ આ પ્રમાણે છે પીપઠી પીપઠીશો પીપઠીષ પીપઠીષમ પીપઠીષ પીપઠીષા પીપઠીભ્યામ પીપઠીભી પીપઠીષે પીપઠીભ્યમ પીપઠી શ પીપઠી શો પીપઠી શામ પીપઠી શી પીપઠીશુ પીપઠીશુ દોષ શબ્દના રૂપ આ પ્રમાણે છે. દો દોષો દોષ દોષમ દોષ્ણ દોષ દોષણા દોષા દુર્ભ્યામ દુર્ભી દોષણે દોષે દોષે દુર્ભ્ય દોષ્ણ દોષ દોષ્ણો હો દોષો દોષણામ દોષામ દોષણી દોષી દોષુ દોષુ. હવે ઉષ્ણમ શબ્દના એટલે કે ઉષ્ણા શબ્દના ઉષ્ણમ એનું મૂળ ધાતુરૂપ છે, એના રૂપ આ પ્રમાણે છે. ઉષ્ણા ઉષ્ણૌ ઉષ્ણ ઉષ્ણસમ ઉષ્ણસા ઉષ્ણોભ્યામ ઉષ્ણોભી ઉષ્ણસે ઉષ્ણોભ્ય ઉષ્ણસ હ ઉષ્ણસોહો ઉષ્ણસામ ઉષ્ણસી ઉષ્ણસુ ઉષ્ણસુ. અને અસો અસોના શબ્દ રૂપ આ પ્રમાણે છે. અસો અમી અસો અમુ અમી અમુમ અમુ અમુન અમુના અમુભ્યામ અમીભી અમુષ્મે અમુભ્યામ અમીભ્ય અમુષ્માત અમુભ્યામ અમીભ્ય અમુષ્ય અમુયોહો અમીષામ અમુષિન અમુયો અમીષુ. હવે આ અદસ શબ્દના બધાય જે અદસ શબ્દ કીધું અશ્વ શબ્દના તેના થઈ ગયા. હવે આગળ આપણે આ સ્વરાંત અને અલંત પુલ્લિંગ થઈ ગયા છે. રાધા સર્વા ગતિર્ગોપી સ્ત્રી સ્ત્રી શ્રી ધેનુર્વધુ શ્વસા ગૌ નોરૂપાન દૃ ગોવત કકુત સંવિતુ વા ક્વચિત. હવે સ્ત્રીલિંગ શબ્દોનું દિગ્દર્શન કરાવે છે. રાધાનો અર્થ છે ભગવાન શ્રીકૃષ્ણની આહલાદિની શક્તિ, જે તેમની પણ આરાધ્ય હોવાથી રાધા કહેવાય છે. તેના આપણે બધા સ્ત્રીલિંગના એક સાથે રૂપો જોશું. રાધા કહેવાય છે. સર્વાનો અર્થ છે બધું, બંધુ એટલે સ્ત્રી સ્ત્રીલિંગ પ્રમાણે. ગતિનો અર્થ છે ગમન, મોક્ષ પ્રાપ્તિ યા જ્ઞાન. ગોપી શબ્દ પ્રેમ ભક્તિની આચાર્ય રૂપા ગોપીઓનો વાચક છે. સ્ત્રીનો અર્થ છે નારી. સ્ત્રી શબ્દ લક્ષ્મીનું વાચક છે. ધેનુનો અર્થ દૂધ દેનારી ગાય છે. વધુનો અર્થ છે જાયા અથવા પુત્ર વધુ. શ્વસા કહે છે બહેનને. ગો શબ્દનું રૂપ સ્ત્રીલિંગમાં પણ પુલિંગના જેવું હોય છે. નવ શબ્દનું રૂપ પહેલાં આપી દીધું છે. ઉપાન શબ્દ જૂતાનું વાચક છે. ધ્યો સ્વર્ગનું વાચક છે. કકુબ શબ્દ દિશાવાચક છે. સંવિદ શબ્દ બુદ્ધિ તથા જ્ઞાનવાચક છે. ઋગ્વિદભ્યામ સ્ત્રિયા તપઃ કુલમ સોમ પમક્ષી ચ ગ્રામણબ્બુ ખલપેવમ ખલપવેવમ કર્તુમ ચ અતિરીવાતિનું. રૂકનામ રોગનું છે. વિટ શબ્દ વૈશ્યનું વાચક છે. ઉદ્ભાહાનો અર્થ છે ઉત્તમ પ્રકાશ યા પ્રકાશિત થનારી. આ શબ્દો સ્ત્રીલિંગમાં પ્રયુક્ત થાય છે. હવે નપુસંગલિંગ શબ્દોનો પરિચય આપીએ છીએ. તપસ શબ્દ તપસ્યાનો વાચક છે. કુળ શબ્દ વંશ અથવા સમુદાય વાચક છે. સોમપ શબ્દનો અર્થ છે સોમપાન કરનાર. અક્ષિકા અર્થ છે આંખ. ગામના નેતાને ગ્રામણી કહે છે. અંબુ એટલે કે શબ્દ જળવાચક છે. ખલપુનો અર્થ છે ખેતરનું અનાજ વાઢીને નાખવાની જગા અથવા ભૂમિ સાફ કરનાર. કર્તૃ શબ્દ કરતા વાચક છે. જે ધનની શિક્ષા વટાવી ગયો હોય તે કુલને અતિરી કહે છે. જે પાણી નાવની શક્તિથી બહાર હોય, જેને નાવથી પણ પાર કરવું અસંભવ હોય તેને અતિનું કહે છે. હવે આ બે શ્લોકને આપણે બધી વિભક્તિઓ જોઈશું એકસાથે. રાધા શબ્દનું રાધા રાધે રાધા રાધામ રાધે રાધા રાધયા રાધાભ્યામ રાધાભી રાધાએ રાધાભ્યામ રાધાભ્ય રાધાયા રાધાભ્યામ રાધાભ્ય રાધાયા રાધયો રાધાનામ રાધા રાધાયામ રાધયો રાધાસુ. હે રાધે હે રાધે હે રાધા. આ શબ્દના રૂપ આ પ્રમાણે છે. ચતુર્થીના એક વચનમાં સ્વસ્યે, પંચમી અને ષષ્ઠીના એક વચનમાં સર્વસ્યા, ષષ્ઠીના બહુવચનમાં સર્વાસામ, સપ્તમીના એક વચનમાં સર્વશ્યામ. શેષ બધા રૂપ રાધા શબ્દ જેવા હશે. હવે ગતિ શબ્દના રૂપ આપણે જોયું. ગતિહી ગતિ ગતયઃ ગતિમ ગતિ ગતિહી ગત્યા ગતિભ્યામ ગતિભી ગત્યે ગતયે ગતિભ્યઃ ગત્યા ગતે હે ગત્યો ગતિનામ ગત્યામ ગતો ગતિષુ. હે ગતે હે ગતિ હે ગતયઃ ગોપી શબ્દના રૂપ આ પ્રમાણે છે. ગોપી ગોપ્યો ગોપ્યઃ ગોપીમ ગોપો ગોપી ગોપ્યા ગોપીભ્યામ ગોપીભી ગોપ્યે ગોપીભ્યામ ગોપ્યાઃ ગોપ્યોઃ ગોપીનામ ગોપ્યામ ગોપીષુ હે ગોપી હે ગોપ્યો હે ગોપ્યઃ. હવે સ્ત્રી શબ્દને આપણે જોઈશું. સ્ત્રી, સ્ત્રીઓ, સ્ત્રિયઃ, સ્ત્રિયમ, સ્ત્રીમ, સ્ત્રિયઃ, સ્ત્રીહી, સ્ત્રિયા, સ્ત્રીભ્યાં, સ્ત્રીભિહી, સ્ત્રિયે, સ્ત્રીભ્યઃ, સ્ત્રિયાઃ, સ્ત્રિયોઃ, સ્ત્રીણામ, સ્ત્રિયાં, સ્ત્રીષુ, હે સ્ત્રી, હે સ્ત્રીઓ, હે સ્ત્રિયઃ, તેના રૂપ આ પ્રમાણે છે. સ્ત્રીહી, સ્ત્રીઓ, સ્ત્રિયઃ, શ્રિયમ, હવે કે આપણે સ્ત્રીના રૂપ જોશું. સ્ત્રીહી, સ્ત્રીઓ, સ્ત્રિયઃ, શ્રિયમ, શ્રિયા, શ્રીભ્યાં, શ્રીભિહી, શ્રીએ, શ્રીએ, શ્રીયે, શ્રીએ, શ્રીભ્યઃ, શ્રિયા, શ્રિયઃ, શ્રિયોઃ, શ્રીણામ, શ્રીણા, શ્રિયાં, શ્રિયાં, શ્રીયી, શ્રીષુ, હે શ્રીહી, હે શ્રિયોઃ, હે શ્રિયઃ. ધેનુ શબ્દને આપણે આના રૂપ, ધેનુ શબ્દના નાટકમાં રૂપ ગતિ શબ્દ જેવા હશે. જેમ કે ધેનુહુ, ધેનુ, ધેનવઃ, ધેન્વે, ધેનવે વગેરે એના શબ્દો છે. વધુ શબ્દ પણ આપણે જોઈશું. વધુહુ, વધવો, વધવઃ, બાકીના રૂપ ગોપી શબ્દ જેવા જ ત્યાં ઈની જગ્યાએ ય થાય છે, અહીં ઉની જગ્યાએ વ થશે, એટલું જ અંતર છે. હવે શ્વસુમાં આના રૂપ કર્તૃ શબ્દ જેવા હોય છે, માત્ર દ્વિતીયના બહુવચનમાં શ્વસૃહુ આવું રૂપ થાય છે, આટલો જ ફરક છે. તેના રૂપ હવે કે ઉપાનત, ઉપાનતના રૂપ આ પ્રમાણે છે. ઉપાનત, ઉપાનદ, ઉપાનહો, ઉપાનહ, ઉપાનહમ, ઉપાનહા, ઉપાનદભ્યામ, ઉપાનદભિહી, ઉપાનહે, ઉપાનદભ્યઃ, ઉપાનહ, ઉપાનહો, ઉપાનહામ, ઉપાનહી, ઉપાંશુ, એના શબ્દો થયા. હવે કકુપ કે દીવ શબ્દના રૂપ ગો શબ્દ જેવા સમજવા જોઈએ, એટલે કે દીવ શબ્દ છે એને ગૌ જેવા જ સમજવા જોઈએ. અને હવે કકુપ, કકુપના રૂપ છે કકુપ, કકુબ, કકુબૌ, કકુભૌ, કકુભ, કકુભમ, કકુભા, કકુબ, કકુભ્યામ વગેરે છે. સપ્તમીના બહુવચનમાં કુકુત્સુ રૂપ થાય છે. હવે સંવિત શબ્દના રૂપ છે, આના રૂપ સંવિત, સંવિદૌ, સંવિદૌ, સંવિદ વગેરે છે. હવે રૂક શબ્દના આના રૂપ છે રૂક, રૃગ, રજૌ, રુજઃ, રુજમ, રુજા, રૂભ્યામ વગેરે. હવે વિટ શબ્દના આના રૂપ છે વિટ, વિડ, વિષૌ, વિષઃ વગેરે. પછી ઉદ્ભાના રૂપ છે ઉદ્ભાહા, ઉદ્ભાસો, ઉદ્ભાસ વગેરે. નપુસકલિંગ હવે આપણે જોઈએ. નપુસકલિંગમાં પ્રથમ અને દ્વિતીય વિભક્તિના રૂપ એક સરખા હોય છે અને તૃતીયાથી સપ્તમી સુધીના રૂપ પુલિંગ જેવા હોય છે. તપસ શબ્દના રૂપ આ પ્રમાણે સમજવા જોઈએ. તપઃ, તપસી, તપાંસી, આ ત્રણેય રૂપ પ્રથમા અને દ્વિતીય વિભક્તિમાં પ્રયુક્ત થાય છે. બાકીના રૂપ ઓશનસ જેવા થશે. રૂપ આ છે કુલમ, કુલે, કુલાની. હવે કુલના આપણે જોઈએ છીએ કુલમ, કુલે, કુલાની, બાકીના રામવત. પછી પ્રથમ અને દ્વિતીય વિભક્તિમાંના રૂપ છે સોમ શબ્દના છે સોમપમ, સોમપે, સોમપાની, બાકીના બધા રામપમ જેવા, રામવત જેવા એમ. હવે અક્ષી શબ્દના છે, આમાં પણ પ્રથમ બે વિભક્તિ આપણે જોઈ લઈએ. અક્ષી, અક્ષિણી, અક્ષિણી, ફરીથી આપણે અક્ષી, અક્ષિણી, અક્ષિણી. બાકીના પાંચ વિભક્તિઓના એક વચનમાં ક્રમશઃ આ પ્રમાણે રૂપ છે અક્ષણા, અક્ષણે, અક્ષણઃ, અક્ષણઃ, અક્ષિણી, અક્ષિણી. બાકીના રૂપ હરિશબ્દ સમાન છે. હવે આપણે જે ગ્રામીણી શબ્દ આવેલો છે કે પુલિંગમાંના રૂપ ગ્રામીણી, ગ્રામણી, ગ્રામણ્યો, ગ્રામણ્ય વગેરે થાય છે. જો કોઈ કુલ ખાનદાન ગામનો આગેવાન હોય તો આ શબ્દ નપુસંકલિંગમાં પ્રયોજાય છે. આ દસમા આના રૂપ આ પ્રમાણે છે ગ્રામણી, ગ્રામણીની, ગ્રામીણીની. તૃતીયાથી સપ્તમી સુધીના એક વચનમાં ગ્રામણ્યા, ગ્રામીણાના, ગ્રામણ્ય, ગ્રામીણને, ગ્રામણ્ય, ગ્રામીણન, ગ્રામ્યા, ગ્રામણ્યામ, ગ્રામીણીની આ રૂપ છે. બાકીના રૂપ પુલિંગવત થાય છે. હવે અંબુ શબ્દના આના રૂપ છે અંબુ, અંબુની, આમ, અંબુની વગેરેના લેવાના છે. તૃતીયાથી સપ્તમી સુધીના એક વચનમાં ખાલી ફેરફાર થાય છે, બાકી પુલિંગને બરાબર ચાલે છે. જેમ કે એક વચનમાં ક્રમશઃ અંબુના, અંબુને, અંબુનઃ, અંબુની આ રૂપ હોય છે, બાકીના રૂપ ભાનુવત જેવા છે. હવે ખલપુના, પુલિંગમાં આના રૂપ છે, ખલપુહુ ખલપૌ ખલપવઃ વગેરે થાય છે. જ્યારે કોઈ સાધન અથવા હથિયાર માટે વપરાય છે ત્યારે નપુસકલિંગ નપુસકમાં પ્રયુક્ત થાય છે, તેમાં તેના રૂપ આ પ્રમાણે છે, ખલપુ ખલપુની ખલપુની. આમાં પણ તૃતીયાના સપ્તમી સુધી એકવચનમાં ખલપુના ખલપુને ખલપુનઃ. ખલપુની આ રૂપ અધિક હોય છે, બાકીના રૂપ પુલિંગવત હોય છે. હવે નપુસંગતામાં એટલે કર્તૃ શબ્દના આનું રૂપ પુલિંગમાં બતાવવામાં આવ્યું છે. નપુસંગમાં કર્તૃ કર્તૃણી કર્તૃણી આ રૂપ થાય છે. તૃતીયાથી સપ્તમી સુધીના એકવચનમાં બે બે રૂપ હોય છે, જેમ કે કર્તૃણા કર્ત્રા, કર્તૃણે કર્ત્રે, કર્તૃણ કર્તૃ, કર્તણી કર્તરી, બાકીના રૂપ પુલિંગવત હોય છે. અને અતિરી શબ્દના છે, અતિરી અતિરીણી અતિરીણી આ રૂપ છે. તૃતીય વિભક્તિથી આ પ્રમાણે રૂપ ચાલે છે, અતિરીણા અતિરાભ્યામ અતિરાભી, અતિરેણે અતિરાભ્ય અતિરીણી, અતિરીણો અતિરણામ અતિરીણી અતિરાશુ. હવે સ્વનડુચ્ચ વિમલદ્યુ વાસ્વતમાં વાસ્વતવારિદમેવ ચ એતદ બ્રહ્મા હસ્વદંડી અસુકૃચી ત્ય આદિ ચ. જે કુળ યા ગૃહમાં ગાડી ખેંચનારા સારા બળદ હોય તેને સ્વનડુત કહે છે. જે દિવસે આકાશ સાફ હોય તે દિવસને વિમલ લઘુ કહે છે. વાર શબ્દ જળવાચક છે. ચતુર શબ્દનું રૂપ નપુસંક લિંગમાં માત્ર પ્રથમા અને દ્વિતીયમાં ચતવારી થાય છે. શેષ પુલિંગવત ઇદમ શબ્દના રૂપ નપુસંકમાં આ પ્રમાણે છે, ઇદમ ઇમે ઇમાની. શેષ પુલિંગવત એતત રૂપના એતત શબ્દના રૂપ પુલિંગમાં એષ એતો એતે વગેરે સર્વ શબ્દ સમાન છે. નપુસંકમાં માત્ર પ્રથમ બે વિભક્તિઓમાં આ રૂપ છે, એતત એતે એતાની. બ્રહ્મન શબ્દના રૂપ નપુસંકમાં બ્રહ્મ બ્રહ્મણી બ્રહ્માણી છે, બાકીના પુલિંગવત. અહન શબ્દ દિવસના અર્થમાં છે. દંડિન શબ્દના નપુસંકમાં દંડી દંડીની દંડીની આ રૂપ છે, બાકીના પુલિંગવત. અશ્રુક શબ્દ રક્તવાચક છે. કિમ શબ્દના રૂપ પુલિંગમાં કહ કૌ કે વગેરે સર્વવત થાય છે. નપુસંકમાં માત્ર પ્રથમ વિભક્તિમાં કિમ કે કાની આ રૂપ થાય છે. ચિત્ત શબ્દના રૂપ ચિત્ત ચિત્તી ચિંતી ચિતા ચિદાભ્યામ ચિદિબી વગેરે થાય છે. ત્યદ વગેરે શબ્દોના રૂપ પુલિંગમાં શહ ત્યો તે વગેરે સર્વવત હોય છે. નપુસંકમાં ત્યત તે ત્યાંની આ રૂપ થાય છે. હવે અહીંથી આપણે એને આગળ જે જે આપણા શબ્દો હતા સ્વનડુત એની વિદ્યુમત વિમલઘુ વાર પુલિંગવત જે બ્રહ્મ બ્રહ્માણી છે એના અહનના અશ્રુકના અને કૌ જે કિમ છે એના રૂપ આપણે હવે અહીંયા જોશું. સ્વંડુત સ્વંડુહી સ્વંડવાહી બાકીના પુલિંગવત છે, બરાબર. વિમલનું વિમલઘુ વિમલ દીવી વિમલ દીવી તૃતીય વગેરે વિભક્તિમાં વિમલા વિમલ દીવા વિમલ લઘુભ્યામ વગેરે રૂપ થાય છે. વા એટલે કે વારી, વાર શબ્દનું વારી. આના રૂપ આ પ્રમાણે છે, વાહા વારી વારી. વારી કહેતા જળ શબ્દ, જળવાચક શબ્દ છે. વારી એટલે પાણી થાય. વાહા વારી વારી વારા વારાભ્યામ વાભીહી હિતા છે. બ્રહ્મા શબ્દના પુલિંગમાં આના બધા રૂપ આ પ્રમાણે થાય છે, બ્રહ્મા બ્રહ્માણો બ્રહ્માણ, બ્રહ્માણમ બ્રહ્માણો બ્રહ્મણ, બ્રહ્મણા બ્રહ્મભ્યામ બ્રહ્મભી, બ્રહ્મણે બ્રહ્મભ્યામ બ્રહ્મભ્ય, બ્રહ્મણ બ્રહ્મભ્યામ બ્રહ્મભ્ય, બ્રહ્મણ બ્રહ્મણો બ્રહ્મણામ, બ્રહ્મણી બ્રહ્મણો બ્રહ્મશુ. અને હવે અહ એટલે કે આના રૂપ આ પ્રમાણે છે, અહ અહની અહાની, અહા અહોભ્યામ અહોભી વગેરે. સપ્તમીના એક વચનમાં અહની અહની આ બે રૂપ થાય છે. આના રૂપ આ પ્રમાણે છે, અશ્રુક અશ્રુજી અશ્રુજી શૃકજી, અશ્રુજા અશ્રુભ્યામ અશ્રુભી વગેરે. હવે ત્યદ શબ્દનો ત્યદ તદ યદ એતદ ઇદમ અદમ ઇદમ અદસ એક દ્વિ આ ત્યદાદિ કહેવાય છે. હવે આપણે આગળ જોઈએ, એતદ બે એતદ બે ભિદ્રવાગ ગવાંગ ગવાંગ ગોંગ ગોંગ ડ ગોગ ગોડ ગ ગોંગ ગોંગ તિર્યગ કૃચ્છ કુચ્ચેવ તદ કુચ્ચેવ દદદ ભવત પંચ ઉદ્દત ઇદમ અને એતત શબ્દના રૂપ અન્વાદેશમાં દ્વિતીય ટા અને ઓસ વિભક્તિઓમાં થોડા ભિન્ન હોય છે. પુલિંગમાં એનસ એનો એના એને એનયોહો, નપુસકમાં એનત એને એનાની આ રૂપ છે. અન્વાદેશ ન હોય તો પૂર્વોક્ત રૂપ થાય છે. બે ભીત શબ્દના રૂપ આ પ્રમાણે છે. બે ભીત, બે ભીદ, બે ભીદી. બે ભીદી અહીં નુમ હોતો નથી. બે ભીદા, બે ભીદભ્યામ, બે ભીદભીહી વગેરે ગવાક શબ્દના રૂપ ગતિ અને પૂજા અર્થના ભેદથી અનેક થાય છે. ગતિ પક્ષમાં ગવાકનો અર્થ છે ગાયની પાસે જનાર, અને પૂજા પક્ષમાં તેનો અર્થ છે ગાયનો પૂજક. અહીંયા આપણે એકવાર જે રૂપ અન્વાદેશમાં જે કીધું એના ઉપર જોઈ લઈએ. એકના વિશે બીજી વાર કરેલી ચર્ચા અન્વાદેશ છે. જેમ કે આ આવ્યો એને ભોજન આપો, આ વાક્યમાં આને અન્વાદેશ થયો એવું કહેવાય છે. ગવાક શબ્દના રૂપ ગતિ અને પૂજા અર્થના ભેદથી અનેક થાય છે. ગતિ પક્ષમાં ગવાકનો અર્થ છે ગાયની પાસે જનાર, અને પૂજા પક્ષમાં તેનો અર્થ છે ગાયનો પૂજક. પ્રથમ અને દ્વિતીય વિભક્તિમાં તેમાં તેના બંને પક્ષીય રૂપ આ પ્રમાણે છે. એક વચનમાં એ નવરૂપ થાય છે. ગવાક, ગવાગ, ગોક, ગોગ, ગોક, ગોગ, ગવાંગ, ગોંગ, ગોંગ. દ્વિવચનમાં ચાર રૂપ થાય છે. ગોચી, ગ્વાચી, ગોચી, ગોચી. બહુવચનમાં ત્રણ રૂપ છે. ગ્વાચી, ગોચી અને ગોચી. પ્રથમા અને દ્વિતીય વિભક્તિઓમાં એ જ રૂપ થાય છે. તૃતીયાથી લઈને સપ્તી એક વચનમાં સર્વત્ર ચાર ચાર રૂપ થાય છે. ગોચા, ગ્વાચા, ગવચ્ચા, ગોચ્ચા વગેરે. ભ્યામ, ભીષ અને ભ્યહ ભેષમાં છ રૂપ થાય છે. ગવાભ્યામ, ગો, ગોગભ્યામ, ગોગભ્યામ, ગોવાગભ્યામ, ગોંગભ્યામ, ગોભ્યામ વગેરે. સપ્તમીના બહુવચનમાં પણ નવ રૂપ થાય છે. ગવાંક્ષુ, ગ, ગોઅક્ષુ, ગોંક્ષુ, ગવાક્ષુ, ગોઅક્ષુ, ગોંક્ષુ, ગવાક્ષુ, ગોક્ષુ, ગોક્ષ. આ પ્રમાણે કુલ 109 રૂપ થાય છે. કેટલાક મનીષી વિદ્વાન એમાં 527 રૂપોની ઉદ્ભાવના કરે છે. તિર્યકેતા પુલિંગમાં તેના અર્થ તિર્યક, તિર્યચો વગેરે પ્રત્યેક શબ્દની જેમ રૂપ થાય છે. દ્વિતીયના બહુવચનમાં તિરસ્વ રૂપ થાય છે. તૃતીય આદિમાં ત્રક્ચા, ત્રિગભામ વગેરે રૂપ થાય છે. નપુષકમાં તિર્યક, તિરસ્વી, તિર્યકચી રૂપ થાય છે. પૂજા અર્થમાં તિર્યક, તિર્યચી, તિર્યકચી રૂપ થાય છે. બાકીના પુલિંગવત છે. એટલે તિર્યક શબ્દ પશુ પક્ષીઓના વાચક છે. યકૃત શબ્દ હૃદય અને તેનાથી સંબંધ રાખનારી બીમારીનો બોધક છે. યકૃતમાંના રૂપ થાય છે. યકૃત, યકતિ, યકૃંતિ, યકૃતા, યકૃદભ્યામ વગેરે. યકના આદેશ હોવાથી યકાની રૂપ માત્ર યશ વિભક્તિમાં થાય છે. તૃતીય આદિના એક વચનમાં યકરા વગેરે રૂપ વધારે થાય છે. આના રૂપ પણ યકૃત શબ્દ જેવા જ થાય છે. સકૃત શબ્દ વિષ્ઠાનો વાચક છે, જેના રૂપ પણ યકૃત જેવા જ થાય છે. સકૃતના પણ દદત શબ્દનું રૂપ પુલિંગમાં બિભ્રત શબ્દ જેવો થાય છે. નપુંસકમાં દદત, દદતી, દદંતી, દદતી આ રૂપ થાય છે. બાકીના પુલિંગ જેવા. ભવત શબ્દનો અર્થ છે પૂજ્ય, જેના આના ત્રણેય લિંગોમાં રૂપ થાય છે. પુલિંગમાં ભવાન, ભવંતો, ભવંતઃ વગેરે ધીમત શબ્દના સમાન રૂપ છે. સ્ત્રીલિંગમાં ભવતી, ભવંત્યો, ભવત્યઃ વગેરે ગોપી શબ્દના જેવા રૂપ છે. નપુંસકમાં બે વિભક્તિઓમાં તેના ભવત, ભવતી, ભવંતી રૂપ થાય છે. બાકીના પુલિંગવત બધા રૂપો થાય છે. ભવત શબ્દનો અર્થ છે પૂજ્ય. શત્રુ પ્રત્યયાંત ભવત શબ્દના રૂપ પુલિંગમાં ભવન, ભવંતો, ભવંતઃ વગેરે થાય છે. બાકીના પૂર્વત સ્ત્રીલિંગમાં ભવંતી, ભવત્યો, ભવત્યઃ વગેરે ગોપીના સમાન છે, સમાન રૂપ છે. નપુંસકમાં પૂર્વત છે પંચમ શબ્દનું રૂપ. બધા લિંગોમાં શત્રુ પ્રત્યયાંત ભવત શબ્દ જેવો થાય છે. તુદત શબ્દ પુલિંગમાં પચત શબ્દ જેવો થાય છે, જેવો જ છે. સ્ત્રીલિંગમાં દીપ પ્રત્યય, ગીપ પ્રત્યય થતાં તેના બે રૂપ થાય છે, તુદતી અને તુદંતી. પછી આ બંનેના રૂપ ગોપી શબ્દની જેમ ચાલે છે. નપુંસકમાં પ્રથમ બે વિભક્તિઓના રૂપ આ પ્રમાણે છે. તુદત, તુદતી, તુદંતી, તુદંતી, તુદંતી, તુદંતી. બાકીના પુલિંગવત દિવ્યધ્વનુષ્વપી પઠિહી પ पयो अदह सुपुमासी च गृणद्रव्य क्रिया योगा स्त्रीलिंगाश्व कति ब्रुवे। दिव्यत शब्दना रूप बधा लिंगों में पचतना जेवा छे। धनुष शब्दना रूप आ प्रमाणे छे, धनुहु धनुषी धनंसी धनुषा धनुर्भ्याम वगैरे। पीपठीस शब्दना रूप नपुसंक में आ प्रमाणे छे, पीपठी ही पीपठीसी पीपठीसीम पीपठीमसी। शेष पुलिंगवत पयुष पयस शब्दना रूप तपस शब्द समान छे, आ दूध ने जलना वाचक वाचक छे। अदस अद्स એટલે કે અદસ ની જગ્યાએ અદ્સ શબ્દના પુલિંગ રૂપ કહેવામાં આવ્યા છે, સ્ત્રીલિંગમાં તેના બધા રૂપ આ પ્રમાણે છે, અશો અમુ અમુહુ અમુમ અમુ અમુહુ અમુયા અમુભ્યામ અમુભિ અમુષે અમુભ્ય અમુષ્યા અમુયોહો અમુષામ અમુષ્યામ અમુષુ। નપુસકલિંગમાં પ્રથમ બે વિભક્તિઓના રૂપ અદહ અમુ અમુની છે, બાકીના પુલિંગવત ચાલે છે એમાં। એટલે કે અદસ અદસ અદસ ના કહે પણ અદસ શબ્દના પુલિંગ રૂપ કહી દેવામાં આવ્યા છે, જે કુળમાં સારા પુરુષ થાય છે તેને સુપુમ કહે છે, તેના રૂપો આ પ્રમાણે છે, સુપુમ સુપુંસી સુપાંસી। શેષ વિભક્તિમાં પુષ શબ્દ જેવા રૂપ થાય છે। એટલે કે હવે હું થોડા એવા શબ્દોનું વર્ણન કરું છું જે ગુણ દ્રવ્ય અને ક્રિયાના સંબંધથી ત્રણેય લિંગોમાં પ્રયુક્ત છે। સુક્ત કિલાલ પાર્શ્વે વસુ ચિશ્વ ગ્રામણી સુધી પટુહુ સ્વયંભૂ કરતા ચ માતા ચેવ પિતા ચ ના સત્ય અનાયુર્પુંસસ્વ મતભ્રમર દીર્ઘપાથ ધનાઢ્ય સૌમ્યો ચ આગહર્તા દક અદક સ્વર્ણમથો બહુ। સુક્ત સુક્ત કહેતા સિપ યા સુતિ શબ્દના પુલિંગ રૂપ સુક્ત સુક્તો સુક્તા સુક્તમ સુક્તો સુક્તાન સુક્તેન સુક્તાભ્યામ સુક્તે સુક્તાય સુક્તાભ્યામ સુક્તેભ્ય સુક્તાત સુક્તાભ્યામ સુક્તેભ્ય સુક્તસ્ય સુક્તયોહો સુક્તાનામ સુક્તે સુક્તયોહો સુક્તેષુ હે સુક્ત સુક્તો સુક્તા। આ પ્રમાણે સ્ત્રીલિંગમાં સુક્તા, આ પ્રમાણે સ્ત્રીલિંગમાં સુક્તા સુક્તે સુક્તા વગેરે રાધા જેવા રૂપ છે। નપુંસકમાં સુકતમ સુકતે સુકતાની આ પ્રથમ અને દ્વિતીય વિભક્તિના રૂપ છે, બાકીના રૂપ પુલિંગવત રૂપ છે। હવે આગળ સુક્ત પછી કિલાલપા સૂચિ ગ્રામણી સુધી પટુ સ્વયંભૂ તથા કરતા, કિલાલપા જળ પીવાવાળો ના બધા રૂપ ગોપ જેવા છે અને નપુંસકમાં કુળ જેવા રૂપ થાય છે। સૂચિ એના પછીનો આવે એમાં પવિત્ર શબ્દના પુલિંગ રૂપ હરી જેવા છે, સ્ત્રીલિંગ રૂપ ગતિ જેવા અને નપુસંક રૂપ વારી જેવા છે। ગ્રામણી ગામનો નેતાના પુલિંગ રૂપ બતાવ્યા છે, સ્ત્રીલિંગ રૂપ પણ પ્રાય તે જ છે, નપુસંકના પણ બતાવી દેવામાં આવ્યા છે। સુધી શબ્દનો અર્થ શ્રેષ્ઠ બુદ્ધિવાળો તથા વિદ્વાન પુલિંગ અને સ્ત્રીલિંગમાં સુધી સુદયો સુદયો સુધીયહ વગેરે રૂપ થાય છે, નપુસંકમાં સુધી સુધીની સુધીની વગેરે રૂપ થાય છે। પટુ એટલે કે સમર્થના પુલિંગ રૂપ ભાનુ જેવા છે, સ્ત્રીલિંગ ધેનું સમાન અને નપુસંક રૂપ પટુ પટુની પટુની। બાકીના ભાનુવત સ્વયંભૂ એટલે કે બ્રહ્માના પુલિંગ રૂપ બતાવવામાં આવ્યા છે, સ્ત્રીલિંગમાં પણ તેવા જ છે, નપુસંકમાં સ્વયંભૂ સ્વયંભૂ કહેતા બ્રહ્મા સ્વયંભૂના પુલિંગમાં રૂપ બતાવેલા છે, સ્ત્રીલિંગમાં તેના રૂપ છે, નપુસંકમાં સ્વયંભૂ સ્વયંભૂની સ્વયંભૂની રૂપ થાય છે। બાકીના પુલિંગવત કર્તૃ શબ્દના પુલિંગ અને નપુસંક રૂપ બતાવ્યા છે, સ્ત્રીલિંગમાં ગોપી શબ્દ સમાન કર્તૃ શબ્દના રૂપ ચાલે છે। માતૃ શબ્દ જ પરિચ્છેદ છેતૃવાચક હોય તો ત્રણેય લિંગોમાં પ્રયુક્ત થાય છે, એના પુલિંગ રૂપ માતા માતારવ માતારહ વગેરે, નપુંસક રૂપ માતૃ માતૃણી માતૃણી વગેરે, અને સ્ત્રીલિંગ રૂપમાં માતૃ માતૃયો માતૃયો માત્રહ માતૃય છે। જનનીવાચક વાતૃ શબ્દ નિત્ય સ્ત્રીલિંગ છે, આના રૂપ આ પ્રમાણે છે, માતા માતરૌ માતરહ માતરમ માતરૌ માતૃ વગેરે, એના બાકીના રૂપ શ્વસુ શ્વશ્રુ શબ્દ જેવા છે। પિતૃ શબ્દ જ કુળનું વિશેષણ હોય તો નપુંસકમાં પ્રયુક્ત થઈ શકે છે, અન્યથા તે નિત્ય પુલિંગ છે, એના રૂપ પિતા પિતરૌ પિતરહ પિતરમ પિતરૌ પિતૃન વગેરે છે, શેષ કર્તૃ શબ્દ જેવા સમજવા। નૃ શબ્દ નિત્ય પુલિંગ છે અને તેના બધા રૂપ પિતૃ શબ્દ જેવા જ છે, માત્ર ષષ્ઠીના બહુવચનમાં એના બે રૂપ થાય છે, નૃણામ નૃણામ. સત્ય અનાયુષ અંપુષ મત ભ્રમર દીર્ઘપાત ધનાઢ્ય સૌમ્ય અગર્હ તાધક સ્વર્ણ બહુ એ બધા શબ્દો પણ ત્રણેય લિંગોમાં પ્રયુક્ત થાય છે. સત્ય શબ્દ જ્યારે સામાન્યતઃ સત્ય બોલવાના અર્થમાં આવે છે ત્યારે નપુંસક હોય છે અને વિશેષ રૂપે અને વિશેષણ રૂપે પ્રયુક્ત થતાં તે વિશેષ્ય અનુસાર ત્રણેય લિંગો પ્રયુક્ત થાય છે. એના પુલિંગ રૂપ સત્ય સત્યો સત્યાહા વગેરે રામવત છે. સ્ત્રીલિંગ રૂપ રાધા શબ્દ જેવા છે, સત્યા સત્યે સત્યાહા. નપુંસક રૂપ સત્યમ સત્યે સત્યાની છે, શેષ રામવત. અનાયુષ શબ્દનો અર્થ છે આયુહીન, પુલિંગમાં અનાયુહુ અનાયુષો અનાયુષ વગેરે. સ્ત્રીલિંગમાં પણ આ જ રૂપ છે, નપુંસક લિંગમાં અનાયુહુ અનાયુષી અનાયુંશી વગેરે અપુંસનો અર્થ છે. પુરુષ રહિત પુલિંગમાં અપમાન વગેરે, સ્ત્રીલિંગમાં અપુંસ્કા વગેરે તથા નપુંસકમાં અપુમ વગેરે રૂપ થાય છે. મતનો અર્થ છે અભિમત રાય વગેરે. મતઃ મતા મતમ આ ક્રમશઃ પુલિંગ વગેરેના રૂપ છે. ભ્રમરનો અર્થ છે ભમરો યા ગુંજતા ગુમતા અવાજ કરનારો. પુલિંગમાં ભ્રમરહ, સ્ત્રીલિંગમાં ભ્રમરી, નપુંસકમાં ભ્રમરમ વગેરે રૂપ થાય છે. જેના પગ મોટા હોય છે તે દીર્ઘપાત કહે છે. ત્રણેય લિંગોમાં દીર્ઘપાત આ જ પ્રથમ રૂપ છે. ધનાઢ્યનો અર્થ છે ધનવાન, ધનાઢ્ય ધનાઢ્યા ધનાઢ્યમ આ ત્રણેય લિંગોના પ્રથમ રૂપ છે. સૌમ્યનો અર્થ છે શાંત મૃદુ સ્વભાવનો. રૂપ ધનાઢ્ય જેવો છે. અગર્હનો અર્થ છે નિંદારહિત, રૂપ પૂર્વજ છે. તાદૃશ શબ્દનો અર્થ છે તેઓ, તેના તાદક તાદૃશો તાદૃશ વગેરે પુલિંગ અને સ્ત્રીલિંગમાં રૂપ થાય છે. નપુંસકમાં તાદૃશ તાદૃશી તાદૃશ તાદૃશી તાદ્રક તાદૃશી તાદૃશી રૂપ થાય છે. સ્વર્ણ એટલે સોનું રૂપ ધનાઢ્યવત છે. ત્રણેય લિંગોમાં બહુ ના રૂપ ક્રમશઃ બહવઃ બહવય બહુની વગેરે છે. સર્વ વિશ્વો ભયે ચ ઓભો અન્યા અન્યે તરણાણી ચ ડતરો ડતમો નેમસ્તત્વ સમો ત્વસી મ આવપી ત્વસીમાવપી પૂર્વ પરાવરો ચેવ દક્ષિણશ્વતરાધરો અપર સો અનંતરસ્ત્ય દેવત તિકમી સાવયમ યુષ્મદ સમચ્ચ પ્રથમશ્વ પ્રથમશ્વરોમ અલ્પસ્તત અયાર્ધક નેમ કતિપયો દ્વે નિપાતા સ્વરદયાસ્તથા ઉપસર્ગ વિભક્તિ સ્વર પ્રતિરૂપા સ્વાય વ્યયા. હવે સર્વનામ શબ્દો સૂચવીએ છીએ. સર્વ વિશ્વ ઉભય ઉભ અન્ય અન્યતર ઇતર ડતર ડતમ નેમ ત્વમ ત્વત સમ સિમ પૂર્વ પર અવર દક્ષિણ ઉત્તર અધર અપર સ્વમ અપર સ્વ અંતર ત્યત તદ યદ એતદ ઇદમ અદસ અદસની પણ હા અદસ કિમ એક દ્વિ યુષ્મદ અસ્મદ ભવદ આ સર્વનામ છે અને એમના રૂપ પ્રાયઃ સર્વ શબ્દ જેવા જ છે. પ્રાયઃ એટલા માટે કહેવામાં આવ્યું છે કે થોડા શબ્દોના રૂપમાં ક્યાંક ક્યાંક અંતર છે. જેમ પૂર્વ પર અવર દક્ષિણ અપર ઉત્તર અધર આ વ્યવસ્થાને અસંજ્ઞામાં જ સર્વનામ માનવામાં આવે છે. જ્યાં સંજ્ઞા હોય અથવા વ્યવસ્થા ભિન્ન અર્થમાં આ શબ્દનો પ્રયોગ થાય ત્યાં આમનું રૂપ સર્વ શબ્દ સમાન ન થતા રામ શબ્દ સમાન થઈ જાય છે. જેમ કે દક્ષિણાહા ગાયકાહા ઉત્તરાહા કુરવહ. અહીં દક્ષિણ શબ્દ કુશળ અર્થમાં અને ઉત્તર શબ્દ દેશની સંજ્ઞામાં પ્રયુક્ત થયા છે. વ્યવસ્થા અને અસંજ્ઞામાં જો કે આ સર્વનામ સંજ્ઞક થાય છે તો પણ પ્રથમાના બહુવચનમાં તથા પંચમી અને સપ્તમી એકવચનમાં આમની સર્વનામ સંજ્ઞા વૈકલ્પિક હોય છે. તેથી તે સ્થાનોમાં બે બે રૂપ થાય છે, એક સર્વવત અને બીજું રામવત. જેમ કે પૂર્વે પૂર્વાહા પુરુષમાત પૂર્વાત પુરુષ્મિન પૂર્વસ્મિન પૂર્વે વગેરે બાકીના બધા રૂપ સર્વવત છે. જ્ઞાતિ અને ધનની જ્ઞાતિ અને ધનથી ભિન્ન અર્થમાં સ્વશબ્દનું રૂપ પણ પૂર્વાદિ શબ્દો જેવું જ થાય છે. બાહ્ય અને પરિધામ પહેરવા યોગ્ય વસ્ત્ર અર્થમાં પ્રયુક્ત અંતર શબ્દનું રૂપ પણ પૂર્વાદિ જેવું જ થાય છે. ડતર અને ડડત શબ્દ પ્રત્યય છે, તેથી તદ્દન શબ્દ જ અહીં સર્વાદિમાં ગૃહિત થાય છે, જેમ કે યતર યતમ, તતર તતમ, કતર કતમ વગેરે. સર્વ શબ્દ જેવા છે પ્રથમ, પ્રાય સર્વ શબ્દ જેવા છે પ્રથમ, ચરમ, તયમ, અલ્પ, અર્ધ, કતિપય અને નેમ. આ શબ્દના પ્રથમાના બહુવચનમાં બે રૂપ થાય છે, જેમ કે પ્રથમે પ્રથમાહા, ચરમે ચરમાહા વગેરે. સ્વરાદિ અને નિપાત તથા ઉપસર્ગ વિભક્તિ તથા સ્વરના પ્રતિરૂપક શબ્દો અવ્યય સંજ્ઞક થાય છે. તદ્ધિતાશ્વા આપ્ય અત્યાર્થે પાંડવાહા શ્રેધરસ તથા ગાર્ગ્યો ન આયા ગાર્ગ્યો નાડાય નાત્રેયો ગાત્રેય ગાંગેય પિતૃષ્વ સ્ત્રિય. હવે તદ્ધિત એટલે કે સર્વનામ પ્રત્યાંત શબ્દોનો ઉલ્લેખ કરીએ છીએ. નીચેના શબ્દ અપ્રત્યવાચક સંજ્ઞા રૂપે યોજાય છે. પાંડવ, શ્રેધર, ગાર્ગ્ય, નારાયણ, આત્રે, ગાંગેય, પેતૃષ્વ સ્ત્રિય એટલે કે આમના ક્રમશઃ અર્થ આ પ્રમાણે છે. પાંડુપુત્ર, શ્રીધરપુત્ર, ગર્ગની સંતાન પરંપરા, નળગોત્રમાં ઉત્પન્ન સંતાન, અત્રિક પુત્ર, ગંગાપુત્ર ભીષ્મ તથા ફોઈનો પુત્ર. અહીં પ્રથમ બેમાં અણ, ત્રીજામાં યગ, ચોથામાં આયન, પાંચમા છઠ્ઠામાં એ અને સાતમામાં ઈય પ્રત્યય થયા છે. દરેકમાં આદિશ્વરની વૃદ્ધિ થઈ છે. તદ્ધિત શબ્દોમાં કૃતદ્વિત સમાસ, સસ્વ, કૃદન, તદ્દિતાંત, તદ્વિતાંત અને સમાસની પ્રાતિપાદિક સંજ્ઞા થાય છે. આ નિયમથી પ્રાતિપાદિક સંજ્ઞા કરીને શું વગેરે વિભક્તિઓ આવે છે. દેવતાર્થે ચેદમર્થે હેન્દ્રમ બ્રાહ્મો હવિર્બલિ ક્રિયાર્યુજો કર્મ કત્રો કત્રો કર્ત્રો ધોરેય કુંકુમમ તથા. નિમ્ન અંકિત શબ્દ દેવતાર્થક અને ઇદમર્થક પ્રત્યયથી યુક્ત છે, જેમ કે એન્દ્રમ હવિહી બ્રાહ્મો બ્રાહ્મો બલિહી. એન્દ્રમ હવિનો અર્થ છે આ ભવિષ્યના દેવતા ઇન્દ્ર છે. બ્રાહ્મો વલિહીનો અર્થ છે આ બ્રહ્માને માટે વલિ છે. એકમાં દેવતા અર્થમાં અણ પ્રત્યય થયો છે અને બીજામાં તસ્ય ઇદમ તેનો આ અર્થમાં અણ પ્રત્યય થયો છે. બંનેમાં આદિશ્વરની વૃદ્ધિ થઈ છે. બંનેમાં આદિશ્વરની ક્રિયામાં સંયુક્ત કર્મ અને કર્તાથી તદ્વિત પ્રત્યય થાય છે. ધુરમ વહતી ઇતિ ધોરયઃ, જે ધુર અર્થાત ભાર વહન કરે એ ધોરય છે. અહમ ધુર શબ્દ કર્મ છે અને વહન ક્રિયામાં સંયુક્ત પણ છે, તેથી તેનાથી એય આ તદ્વિત પ્રત્યય થયો. આદિશ્વરની વૃદ્ધિ થઈ અને ધોરે શબ્દ સિદ્ધ થયો. એ જ પ્રમાણે કુકે કુકુમેન રક્તમ વસ્ત્રમ, આમાં કુડકુમ કુંકમ કુંકમ શબ્દ રંગુ ક્રિયાનો કરતા છે અને તેમાં સંયુક્ત પણ છે, તેથી તેનાથી તણિંત પણ પ્રત્યય થઈને આદિપદની વૃદ્ધિ થઈ અને કુંકુમ શબ્દ સિદ્ધ થયો. ભવાધ્યર્થે તુ કાનિન ક્ષત્રિયો વૈદિક સ્વક, સ્વાર્થે ચોરસ્તુ તુલ્યાર્થે ચંદ્રવન મુખ મિક્ષતે. હવે ભવ વગેરે અર્થોમાં થનારા તદ્ધિત પ્રત્યયોનું ઉદાહરણ આપે છે. કન્યાયામ ભવ કાનિન, જે અવિવાહિતા કન્યાથી ઉત્પન્ન થયો હોય તેને કાનિન કહે છે. મહર્ષિ વ્યાસ અને કર્ણ કાનિન હતા. કન્યા શબ્દથી અણ થવાથી કન્યા શબ્દના સ્થાનમાં કનિન આદેશ થાય છે અને આદિપદની વૃદ્ધિ થવાથી કાનિન બને છે. ક્ષત્રશ્યાપત્યમ જાતિ ક્ષત્રિય, ક્ષત્રિય કુળથી ઉત્પન્ન તેજ જાતિનું બાળક એટલે કે ક્ષત્રિય. ક્ષત્રવતા ઈય એટલે ક્ષત્રિય. ત્રણે અનો લોપ થઈને ઈયના ઈમાં મળ્યો છે એટલે કે ક્ષત્રિય કુળથી ઉત્પન્ન તેજ જાતિનું બાળક ક્ષત્રિય કહેવાય છે. વેદે ભવ વૈદિક ઇક પ્રત્યય અને આદિશ્વરની વૃદ્ધિ થઈ છે. સ્વ એવ સે સ્વકહ અહીં સ્વાર્થમાં ક પ્રત્યય છે. ચોર એવ ચોરહ સ્વાર્થમાં અણ પ્રત્યય થયો છે. તુલ્ય અર્થમાં વત પ્રત્યય થાય છે. જેમ કે ચંદ્રવન મુખ મિક્ષતે, ચંદ્રમા સમાન મુખ જુએ છે. ચંદ્ર વત્તા વત એટલે ચંદ્રવત. બ્રાહ્મણત્વ બ્રાહ્મણતા ભાવે બ્રાહ્મણ્યમેવ ચ ગોમાન ધની ચ ધનવાન સ્ત્યર્થે પ્રમિતો કિયાન. ભાવ અર્થમાં ત્વ તા અને ય પ્રત્યયલા હોય છે. જેમ કે બ્રાહ્મણસ્ય ભાવ બ્રાહ્મણત્વમ, બ્રાહ્મણતા બ્રાહ્મણ્યમ, અસ્ત્યર્થમાં અસ્ત્યર્થમાં મતુપ અને ઇન પ્રત્યય હોય છે. ગોહો અસ્તયા અશ્યા સ્તિ ઇતિ ગોમાન, ધનમશ્યાતિ ઇતિ ધની, જેની પાસે ગાય હોય તે ગોમાન, જેની પાસે ધન હોય તે ધની છે. મતુપમાં ઉપનો લોપ થઈ જાય છે. પછી ધીમાન શબ્દની જેમ રૂપ ચાલે છે. ધનીન શબ્દનું રૂપ દંડિન શબ્દ સમાન સમજવું જોઈએ. અકારાંત મકારાંત અને મકરોપદ શબ્દથી તથા જયંત શબ્દથી પરે મતના મનો વ થાય છે. જેમ ધનમ શ્યાસ્તિ ઇતિ ધનવાન, પરિમાણ અર્થમાં ઇદમ કિમ યત તત એતત આ શબ્દોથી વતુપ પ્રત્યય થાય છે. પરંતુ ઇદમ અને કિમ શબ્દોથી પરે વતુપના વકારનો ઈ આદેશ થઈ જાય છે. દક દશ વતુ આ પરે હોય તો ઇદમના સ્થાનમાં ઈ તથા કિમના સ્થાનમાં કી થઈ જાય છે. કિમ પરિમાણમ યસ્ય સ કિયાન, અહીં પરિમાણ અર્થમાં વતુપ પ્રત્યય ઈ આદેશ કિમ, ઈ આદેશ તથા કી ભાવ કરવાથી કિયાન બને છે. આનો અર્થ છે કેટલું. જાતાર્થે તું દિલહ શ્રદ્ધાલુરો ન્યતે તુ દંતુરહ, સ્ત્રગ્વી તપસ્વી મેઘાવી માયા વ્યસ્તર્થ એવ ચ. હવે જાતાર્થમાં થનારા પ્રત્યયનું ઉદાહરણ આપે છે. તુંદહ સંજાત અસ્ય તુંદિલહ, જેને તોંદ એટલે પેટ ફૂલી જાય તે થઈ જાય તેને તુંદિલ કહે છે. તુંદ ઇલ બરાબર તુંદિલ. શ્રદ્ધા સંજાતા અસ્ય ઇતિ શ્રદ્ધાલુ શ્રદ્ધાવત્તા આલુ, આ પ્રમાણે દયાળુ કૃપાળુ વગેરે બને છે. દાંતોની ઊંચાઈ વ્યક્ત કરવા માટે દંત શબ્દથી ઉર પ્રત્યય થાય છે. ઉન્નતાહા દંતા અસ્ય ઇતિ દંતુરહ, ઊંચા દાંતવાળો. અસમાયા મેઘા તથા સૃજ આ શબ્દોથી સ્ત્રજ આ શબ્દોથી અસ્ત્યર્થમાં વિન પ્રત્યય થાય છે. એના ઉદાહરણ ક્રમશઃ તપસ્વી માયાવી મેઘાવી બુદ્ધિમાન અને સ્ત્રગ્વી છે. સ્ત્રગ્વીનો અર્થ માળા ધારણ કરનાર થાય છે. વાચાલશ્વેવ વાચાટો બહુકુત્સિત ભાષિણી ઈષદ પરિસમાપ્તો કલ્પદેશીય એવ ચ. ખરાબ વાતો વધારે બોલનારના અર્થમાં વાચ શબ્દથી આલ અને આટ પ્રત્યય થાય છે. કુત્સિતમ બહુ ભાષતે ઇતિ વાચાલહ વાચાટહ ઈષત અલ્પ અને અસમાપ્તિના અર્થમાં કલ્પમ દેશ્ય અને દેશી પ્રત્યય થાય છે. કવિકલ્પઃ કવિદેશ્ય પ્રકાર વચને તથા પટુ જાતીય કુત્સામ વેદ્ય પાશમ પાસ પ્રસન્ન પ્રશંસને. વેદ્યરૂપો ભૂત પર્વે મતો દ્રષ્ટચરો મુને પ્રાચુર્યા દિશ્વન્યમયો મૃણમય સ્ત્રીમયસ્તથા. જેમ કે ઈષત ઉન કવિ ઉનઃ કવિ કવિકલ્પ કવિદેશ્ય કવિદેશીય. જ્યાં પ્રકાર બતાવવાનો હોય ત્યાં કિમ અને સર્વનામ વગેરે શબ્દોથી થા પ્રત્યય થાય છે. તે પ્રકારણે તથા તત વત્તા થા તથા ત્યદાદી શબ્દોનો અંતિમ હલ નિવૃત્ત થઈને તે અકારાંત થઈ જાય છે. વિભક્તિ પરે રહેવાથી થા દા ત્ર તસ વગેરે પ્રત્યય વિભક્તિરૂપ માનવામાં આવ્યા છે. આ નિયમ પ્રમાણે તત્ની જગાએ ત થઈ જવાથી તથા બન્યો. જ્યાં કોઈ વિશેષ પ્રકારની વ્યક્તિનું પ્રતિપાલન થાય ત્યાં જાતીય પ્રત્યય થાય છે. જેમ કે પટુ પ્રકાર પટુ જાતીય, પટુ શબ્દથી જાતીય પ્રત્યય થયો. કોઈની હીનતા ઉજાગર કરવા માટે સંજ્ઞા શબ્દથી પાસ શબ્દ થાય છે. કેમ કે કુત્સિતો વેદ્ય વેદ પાસ, ખરાબ વેદ્ય. પ્રશંસા અર્થમાં રૂપ પ્રત્યય થાય છે. જેમ કે પ્રશસ્તો वेद्य वेद्य रूप उत्तम वेद्य मुनिवर नारद जी भूतपूर्व अर्थ ने व्यक्त करवा माटे चर प्रत्यय थाय छे जेम के पूर्वद्रष्टो दृष्टचर पहेलानु जोयेलू प्राचुर्य अधिकता ने विकारार्थ वगैरह व्यक्त करवा माटे मय प्रत्यय लागे छे जेम के अन्नमयो यज्ञ जेमा वधारे अन्नो उपभोग करवामां आवे ते अन्नमय यज्ञ छे अहीं अन्न शब्द थी मयट प्रत्यय थयो आज प्रमाणे मृण्मय अश्व माटीनो घोड़ो तथा स्त्रीमय पुरुष वगैरे उदाहरण छे जातार्थ लज्जितो अर्थये लज्जितोड तर्थे श्रेयाक्षेष्टस्व नारद कृष्णतर शुकलतम किम आख्यान तमो अव्ययात किंतराम चेवाती तरामपी युचेरस्तरामपी परिमाणे जानुदग्धम जानुद्वय समित्यपि जात अर्थमा तारकादि शब्दोथी इत प्रत्यय थाय छे जेम के लज्जा संजाता अस्य इति लज्जितः जेना मनमा लज्जा पैदा थई गई होय तेने लज्जित कहे छे इकार अने तद्वित सर्वनाम परे रहेवाथी असंगनक इवर्ण अवर्णनो लोप थई जाय छे आ नियम प्रमाणे लज्जा वत्ता इत आ स्थितिमां अनो लोप थई जाय छे એટલે લજ્જિત શબ્દ થાય છે એટલે કે જેના મનમાં લજ્જા પેદા થઈ ગઈ હોય તેને લજ્જિત કહે છે હે નારદજી જો અનેકોમાંથી કોઈ એકની વધારે વિશેષતા બતાવી હોય તો તમ અને ઇષ્ટ પ્રત્યય થાય છે અને બેમાંથી એકની વિશેષતા બતાવી હોય તો તર અને યશુ પ્રત્યય થાય છે યશુમાં ઉકાર ઇત્સંગનક છે ઇયમ એશામ અતિશયે અતિશયેન પ્રશસ્ય શ્રેષ્ઠ આ બધામાં વધારે પ્રશંસા પાત્ર છે તેથી શ્રેષ્ઠ છે પ્રશસ્ય વત્તા ઇષ્ટ એટલે શ્રેષ્ઠ પ્રશસ્ય શબ્દની જગ્યાએ શ્ર આદેશ થઈ જાય છે પછી ગુણ પ્રકાર ગુણ કરવાથી શ્રેષ્ઠ શબ્દ બને છે દ્વયો પ્રશસ્ય શ્રેયાન બંનેમાંથી જે એક વધારે પ્રશંસનીય છે તે શ્રેયાન કહેવાય અહીં પણ પ્રશસ્ય વત્તા ઇયસ એટલે શ્રેયસ પૂર્વત શ્ર પૂર્વત સ્વ આદેશ થયો આના રૂપ આ પ્રમાણે છે શ્રેયાન શ્રેયાંશો શ્રેયાસ શ્રેયાસમ શ્રેયાંશો શ્રેયસ શ્રેયસા શ્રેયોભ્યામ શ્રેયોભી વગેરે એ જ પ્રમાણે જે બેમાંથી એક વધારે કૃષ્ણ એટલે કાળો છે તેને કૃષ્ણતર અને જે બધામાંથી એક વધારે શુક્લ ગોરો છે તેને શુક્લતમ કહે છે કૃષ્ણ વત્તા તર એટલે કૃષ્ણતર શુક્લ વત્તા તમ એટલે શુક્લતમ કેમ ક્રિયાવાચક શબ્દ તૃણંત અને અવ્યયથી પરે જે તર અને તમ પ્રત્યે છે તેમના અંતમાં આમ લાગી જાય છે દાખલા તરીકે કિંતરામ અતિતરામ તથા ઉચ્ચેસ્તરામ વગેરે પ્રયોગ છે પ્રમાણ જળ વગેરેના માપ વ્યક્ત કરવા માટે દ્રયસ દગ્ન અને માત્ર પ્રત્યય હોય છે જાનું પ્રમાણમ અસ્ય ઇતિ જાનું દગ્નમ જલમ જે ઘૂંટણ સુધી આવતું હોય તે જલને જાનું દગ્ન કહે છે જાનું વત્તા દગ્ન કહેતા જાનુઘ્ન જાનુઘ્ન આ જ પ્રમાણે જાનુ દ્વય સમ અને જાનુ માત્રમ આ પ્રયોગ પણ થાય છે જાનુ માત્રમ ચ નિર્ધારે બહુનામ ચ દ્વયો ક્રમાત કતમ કતર સંખ્યેશ સંખ્યેય વિશેણા વિશેષાવધારણે દ્વિતીયસ્વ તૃતીયસ્વ ચતુર્થસ્ય ષષ્ઠ પંચમો એકાદશ કતિપયથ કતિથ કતિ નારદ બંનેમાં એકનો અને ઘણા લોકોમાંથી એકનો નિશ્ચય કરવા માટે કિમ યત અને તત શબ્દોથી ક્રમશઃ ડતર અને ડતમ પ્રત્યય લાગે છે દતે પ્રત્યય થાય છે જેમ કે ભવતો કતરહ શ્યામહ તમારા લોકોમાં કોણ શ્યામ છે અહીં આપણે કિમ વત્તા અતર અથવા ઘણા શબ્દ ઘણા લોકોને ડતર બોલે છે પણ એને આપણે ડિત પ્રત્યય કહી શકાય એટલે કિમ વત્તા ડતર અથવા તો કિમ વત્તા ડળત ડતમ અહીં ડકાર ઇતસંગનક છે ડિત પ્રત્યય પરે રહેવાથી પૂર્વવર્તી શબ્દના ટીભાગનો લોપ થાય છે અંતિમ સ્વર અને પછી અને તે પછીના હલ અક્ષર પણ ટી કહેવાય છે કિમમાં ક છોડીને ઇમ ભાગ ટી છે તેનો લોપ થઈ જાય લોપ થયો ક વત્તા અતર વત્તા કતમ થઈને કતમ મળીને કતર અને કતમ શબ્દ બન્યા એ જ પ્રમાણે યતર યતમ તતર તતમ આ શબ્દ પણ બને છે ભવતા કતમ ભવતામ કતમ શ્રીરામ તમારામાંથી કોણ શ્રીરામ છે સંખ્યા ગણતરી કરવા યોગ્ય વસ્તુ વિશેષનો નિશ્ચય કરવા માટે દ્વિશબ્દથી દ્વિતીય, ત્રિશબ્દથી તૃતીય એટલે કે ત્રિવત્તા તીય અવસ્થામાં ત્રિના સ્થાનમાં સંપ્રસારણમ પૂર્વરૂપ થઈને તૃતીય રૂપ બને છે. ચતુર્શબ્દથી ચતુર્થ અને ષશબ્દથી ષષ્ઠ રૂપ બને છે. આમનો અર્થ ક્રમશઃ આ પ્રમાણે છે: બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો, પંચગ્ન, સપ્તન, અષ્ટન, નવન અને દસન. આ શબ્દોના નકારને મિટાવીને મકાર વધી જાય છે, જેથી પંચમ, સપ્તમ, અષ્ટમ, નવમ, દસમ રૂપ બને છે. એકા દસનથી અષ્ટા દસન સુધી ઉક્ત અર્થમાં નકારનો લોપ થઈને બધા શબ્દ અકારાંત થઈ જાય છે, જેમના રામઃ શબ્દ સમાન રૂપ થાય છે. જેમ કે એકાદશ, દ્વાદશ વગેરે. હે નારદજી, કતિ અને કતિપય શબ્દોથી થ પ્રત્યય થાય છે, જેનાથી કતિથયઃ અને કતિથ કતિપયથ પદ બને છે. વિંશસ્વ, વિંશસ્વ, વિંશતિ, તમસ તથા સતત માદય, દ્વેધા, દ્વેધા, દ્વેધા, દ્વેધા, દ્વિધા સંખ્યા પ્રકાર ડથ મુનીશ્વર. વિશ્વના અર્થમાં વિંશ અને વિંશતિ તમઃ કહેતા એનાથી આગળની બધી સંખ્યાઓમાં આ જ પ્રકારના રૂપ થાય છે. સાઠમાના અર્થમાં માત્ર ષષ્ઠીતમ શબ્દ બને છે, તેનાથી આગળની સંખ્યાઓમાં પણ જો આદિમાં બીજી સંખ્યાનો પ્રયોગ ન થાય તો કેવળ તમ પ્રત્યયનું વિધાન છે. જેમ કે સપ્તતી તમઃ, અશીતી તમઃ, નવતી તમઃ વગેરે. આદિમાં સંખ્યા લાગી જવાથી તો વિંશ, વિંશતિ તમઃની જેમ બે બે રૂપ થાય જ છે, જેમ કે એકષષ્ઠ, એકષષ્ઠી તમઃ વગેરે. આ બે રૂપ થાય છે. સત વગેરે સંખ્યાવાચક શબ્દોથી તથા માસ, અર્ધમાસ અને સંવત્સર શબ્દોથી નિત્યતમ પ્રત્યય થાય છે. જેમ કે સતતમઃ, એકાદશતમઃ, માસતમઃ, અર્ધમાસતમઃ, સંવત્સરતમઃ. હે મુનીશ્વર, ક્રિયાના પ્રકારનો બોધ કરાવવા માટે સંખ્યાવાચક શબ્દથી સ્વાર્થમાં ધા પ્રત્યય થાય છે. જેમ કે એકધા, દ્વિધા, ત્રિધા વગેરે. દ્વિ અને ત્રિ શબ્દોના ઇકારના વિકલ્પથી એકાર પણ થઈ જાય છે. જેમ કે દ્વેધા, ત્રેધા, દ્વિ અને ત્રિ શબ્દોથી ધમ પ્રત્યય અને આદિશ્વરની વૃદ્ધિ. આ બે કાર્ય બીજા પણ થાય છે. જેમ કે દ્વેધમ, ત્રેધમ. ક્રિયાવૃતો, પંચકૃતો, દિસ્ત્રી બહુષ ઇત્યપિ, દ્વિતીયમ, તૃતીયમ ચ અપિ સંખ્યાયામ હિ દ્વયમ ત્રયમ. ક્રિયાની આવૃત્તિનો બોધ કરાવવા માટે કૃત્વશ પ્રત્યય થાય છે અને સકારનો વિસર્ગ થઈ જાય છે. જેમ કે પંચકૃત, પંચકૃત્વ હ એટલે પાંચ વાર, દ્વિ એટલે કે દ્વિ, ત્રિ એટલે કે બે વાર, ત્રણ વાર, બહુ શબ્દથી ઘા, સસ અને કૃતસ ત્રણેય પ્રત્યય થાય છે. હવે પહેલાં પંચકૃત્વ એનો શબ્દ જોઈએ કે થા, ધા, ત્ર, તસ, કૃત્વસ વગેરે પ્રત્યય જે શબ્દના અંતમાં લાગે છે તેને દધિતાંત અવ્યય માનવામાં આવે છે, અને દ્વિ, ત્રિ, ચતુર શબ્દોથી કૃતસ, કૃત્વસ ન થતાં માત્ર સૂચ પ્રત્યય થાય છે. એમાં માત્ર સ રહે છે અને ઉકાર તથા ચકારની ઇત્સંજ્ઞા થઈ જાય છે, પ્રયોગમાં સકારનો વિસર્ગ થઈ જાય છે. ચતુર શબ્દની આગળ સ, સનો લોપ થાય છે અને રનો વિસર્ગ થઈ જાય છે. આ પ્રમાણે ક્રમશઃ દ્વિહી, ત્રિહી, ચતુઃ આ રૂપ બને છે. આ ત્રણેય અવ્યય છે. બહુ શબ્દથી ધા, સસ અને કૃત્વસ ત્રણેય પ્રત્યય થાય છે. જેમ કે બહુધા, બહુશઃ, બહુકૃત, બહુકૃત્વ. સંખ્યાના અવયવોનો બોધ કરાવવા માટે તય પ્રત્યય લાગે છે. દાખલા તરીકે દ્વિતીય, તૃતીય, ચતુષ્ટય અને પંચતય વગેરે શબ્દ છે. દ્વિ અને ત્રિ શબ્દોથી આગળ જે તય પ્રત્યય છે તેના સ્થાને વિકલ્પે અય થઈ જાય છે. પછી દ્વિ અને ત્રિ શબ્દના ઇકારનો લોપ થવાથી દ્વય, ત્રય શબ્દ બને છે. કુટિરસ, કુટિરસ્વ, સમીરસ્વ, સુંડારો, ડલ્પાર્થિકે, મતઃ, સ્ત્રેણેહ, પોષ્ણુસ્તુથુ, તુંડી ભસ્વ, વૃંદારક, કૃષિવલ્લો. કુટી, સમી, સુંડા શબ્દ પરથી લઘુતાનો બોધ કરાવવા માટે ર પ્રત્યય થાય છે. નાની કુટીને કુટીર કહે છે, એટલે કુટી વત્તા ર એટલે કુટીર હ, એ જ પ્રમાણે નાની સમીને સમીર કહે છે અને નાની સુંડાને સુંડાર કહે છે. સુંડા શબ્દ હાથીની સૂંઢ અને મધ્યશાળાનો બોધક છે. સ્ત્રી અને પુષ્ શબ્દોથી નંગ પ્રત્યય થાય છે, આદિ ન્યંગ પ્રત્યયસ્વર થાય છે, પ્રત્યય થાય છે, આદિશ્વરની વૃદ્ધિ થાય છે. જકાર ઇત્સંગક, યકાર ઇત્સંગનક છે, નની જગાએ ણ થાય છે. આ પ્રમાણે સ્ત્રૈણ શબ્દ બને છે. જે પુરુષમાં સ્ત્રીનો સ્વભાવ હોય તથા જે સ્ત્રીમાં વધારે આસક્ત હોય તેને સ્ત્રૈણ કહે છે. પુષ વત્તા ન, આદિવૃદ્ધિ વત્તા પોંસ ન, પુરુષ સંબંધી. તુંડી વગેરે શબ્દોથી અસ્ત્યર્થમાં ભ પ્રત્યય થાય છે. તુંડી વત્તા ભ એટલે તુંડી ભ, મોટી થયેલી નાભીવાળો. શૃંગ અને વૃંદ શબ્દોથી અસ્ત્યર્થમાં આરક પ્રત્યય થાય છે. શૃંગ વત્તા આરક એટલે શૃંગારક, એટલે કે પર્વત. વૃંદ વત્તા આરક એટલે વૃંદારક, દેવતા, રજસ અને કૃષિ વગેરે શબ્દોથી બલ પ્રત્યય થાય છે. રજસ્વલા સ્ત્રી, કૃષિવલહ અને ખેડૂત. મલિનો વિકટો ગોમી, ભોરિકી બી ભોરિકી બિદ મુત્કટમ, અવટીટો ડવનાશ્વ નિવિડમ ચેક્ષુ શાકિનમ, નિવિરસમેશુ કારી ભક્તમ વિદ્યાચણ તથા વિદ્યાચમ જુ ચબુર હુતિ હુતિથમ, પર્વત શૃંગિણસ્તથા સ્વામી વિષમમ રૂપ્યમ ચોપત્યકા દિત્યકા તથા ચિલશ્વ ચિપિટમ ચિક્કમ વાતુલમ કુતુપસ્તથા બલુ લશ્વ હિમે લુશ્વ કહિકશ્વો પડસ્તથા સ્તતઃ ઉર્ણાયુષ્વ મરુતશ્વે કાકી ચર્મણવતી તથા જ્યોત્સ્ના તમિસ્ત્રાષ્ટષ્ટી વચ્ચ કક્ષી વદ્રુમણવતી આસંદી વચ્ચ ચક્રી વત્સુણિકા કામ જલપતક્યઈ. મલ શબ્દથી અસ્ત્યર્થમાં ઇન પ્રત્યય થાય છે. મલમ અસ્યાસ્તિ, મલમ અસ્યાસ્તિ ઇતિ મલિનઃ, મલયુક્ત. મલ વત્તા ઇન અકાર લોપ બરાબર મલિન. સમ પ્ર ઉદ અને વી આમનામાંથી કટ પ્રત્યય થાય છે. જેમ કે સંકટઃ, પ્રકટઃ, ઉત્કટઃ, વિકટઃ. ગો શબ્દથી મિન પ્રત્યય થાય છે. અસ્યતીર્થમાં ગોમિન એટલે કે ગોમી, ગો વત્તા મિન એટલે ગોમી. જેની પાસે ગાયો હોય તે પુરુષ. જ્યોત્સ્ના એટલે કે ચાંદની, તમિસ્ત્રા એટલે અંધારી રાત, શૃંગિણ શિંગડાવાળો, ઉર્જસ્વિન એટલે ઓજસ્વી, ઉર્જસ્વલ એટલે ગોમિન, મલિન અને મલિમસ મલિન. ઉર્જસ્વલ ગોમિન મલિન અને મલિમસ એટલે કે મલિન. આ શબ્દો મત્વર્થમાં નિપાતન સિદ્ધ છે. ભૌરિકી વિધિમ, આની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. ભૌરિકાણામ વિષયો દેશ, ભૌરિકી વિધમ, ભૌરિકી નામવાળો વર્ગ, વિશેષના લોકોનો દેશ. એશુકારાણીમ વિષયો દેશ, એશુકારા એશુકારી ભક્તમ એટલે કે એશુકારી બાણ બનાવનારા લોકોનો દેશ. આ બંને ઉદાહરણોમાં ક્રમશઃ વિધિ અને ભક્ત પ્રત્યય થયા છે. ભૌરિક્યાદિ તથા એશુક્યાર્યાદિ શબ્દોથી વિધ અને ભક્ત પ્રત્યય થવાનો નિયમ છે. ઉત્કટમ, આની સિદ્ધિનો નિયમ પહેલાં બતાવી દેવામાં આવ્યો છે. નાસિકાની ઊંચાઈ વ્યક્ત કરવા માટે અવ ઉપસર્ગથી ટીટ, નાટ અને બ્રટ પ્રત્યય થાય છે તથા ની ઉપસર્ગથી વિડ અને વિરિસ પ્રત્યય થાય છે. આ સિવાય નીથી ઇન અને પિટ પ્રત્યય થાય પણ થાય છે. ઇન પ્રત્યય પરે થતા નીની જગાએ ચિક આદેશ થઈ જાય છે અને પિટ પ્રત્યય પરે હોવાથી નીના સ્થાનમાં ચી આદેશ થાય છે. મૂલોક્ત ઉદાહરણ આ પ્રમાણે છે. અવટીટહ, અવટીટહ, અવનાટહ એટલે અવભ્રટહ બરાબર નીચા નાકવાળો પુરુષ. નિવિડમ એટલે નીચું નાક. નિવિરિષમ, ચિકિનમ, ચિપિટમ, ચિક્કમ આ બધાનો અર્થ નીચું નાક છે. જેની આંખમાંથી પાણી વહેતું હોય તેને ચિલ્લ અને પિલ્લ કહે છે. લ પ્રત્યય છે અને કિલન શબ્દ પ્રકૃતિ છે. જેના સ્થાનમાં ચિલ્લ અને પિલ્લ આદેશ થયા છે. પેદા કરનાર ખેતરના અર્થમાં પેદાવાર વાચક શબ્દથી સાકટ અને સાકિન પ્રત્યય થાય છે. જેમ કે ઇક્ષુ સાકટમ, ઇક્ષુ સાકિનમ તેના દ્વારા વિખ્યાત છે. આ અર્થમાં ચંચુ અને ચણ પ્રત્યય થાય છે. જે વિદ્યાથી વિખ્યાત છે તેને વિદ્યાચણ અને વિદ્યાચંચુ વિદ્યાચંચુ કહે છે. બહુ વગેરે શબ્દથી તિથ પ્રત્યય થાય છે. પૂર્ણ અર્થમાં બહુના પૂર્ણમ ઇતિ બહુતિથમ. શૃંગીણ શબ્દના શબ્દ પર્વતનો વાચક છે. તેને નિપાત સિદ્ધ બતાવવામાં આવી છે, આવી ચૂક્યું છે. ઐશ્વર્યવાચક શબ્દ, ઐશ્વર્યવાચક સ્વશબ્દથી આમીન પ્રત્યય થાય છે. સ્વ વત્તા આમીન એટલે સ્વામી. અધીશ્વર અથવા માલિક રૂપ શબ્દથી આહત અને પ્રશંસા અર્થમાં ય પ્રત્યય થાય છે. જેમ કે વિષે વિષમમ આહતમ વા રૂપમ શ્યાશ્યતિ રૂપમ શ્યાસ્થિતિ રૂપ્ય કારસાણ કારસાપણ એટલે કે ખરાબ પૈસા, રૂપ્યમ આભૂષણમ ખરાબ આભૂષણમ ખરાબ આભૂષણ વગેરે ઉપ અને અધિથી ત્યક પ્રત્યય થાય છે. ક્રમશઃ સમીપ અને ઊંચાઈની ભૂમિકા, બોધક થવાથી પર્વત પાસેની ભૂમિકાને ઉપત્યકા તલેટી કહે છે અને પર્વતના ઉપરની ઊંચી ભૂમિને અધિત્યકા કહે છે. વાદ શબ્દથી ઉલ પ્રત્યય થાય છે. આસન તથા સમૂહના અર્થમાં વાતમ ન સહતે વાતુલહ, જે હવા સહી ન શકે તે વાતુલ છે. વાત વત્તા ઉલ, અલોપ વત્તા વાતુલહ, વાત વાયુના સમૂહ આંધીને પણ વાતુલ કહે છે. કુતુ શબ્દથી ડૂપ પ્રત્યય થાય છે. ડકાર ઇત્યક સંજ્ઞક ટિલોપ યશ્વા કુતુહુ કુતુપહ, ચામડાનું તેલ પાત્ર કુપ્તત બલમ ન સહતે, બળ સહેતો નથી. આ અર્થમાં બલ શબ્દથી ઉલ પ્રત્યય થાય છે. બલ વત્તા ઉલ બલુલહ, હિમમ ન સહતે, હિમને સહેતો નથી. આ અર્થમાં હિમથી એલું પ્રત્યય થાય છે. હિમ વત્તા એલું એટલે હિમેલુહુ. અનુકંપા અર્થમાં મનુષ્યના નામવાચક શબ્દથી ઇક તથા અડ વગેરે પ્રત્યય થાય છે. તથા સ્વરાદિ પ્રત્યય પરે રહેવાથી પૂર્વવર્તી શબ્દના દ્વિતીય સ્વરથી આગળના બધા શબ્દ લુપ્ત થઈ જાય છે. જો દ્વિતીય સ્વર સંધિ અક્ષર હોય તો તેનો પણ લોપ થઈ જાય છે. આ બધા નિયમ અનુસાર આ બે ઉદાહરણ છે. અનુકંપિત કહોડહ બરાબર કહી કહ અનુકંપિત, ઉપેન્દ્ર દત બરાબર ઉપડહ. ઉર્ણાયુહુનો અર્થ છે ઊનવાળો જીવ એટલે કે ઘેટું અથવા ઉની કામળી વગેરે. ઉર્ણાથી યુષસ પ્રત્યય થઈને ઉર્ણાયુ થયો છે. પર્વ અને મરુત, પર્વ અને મરુત શબ્દથી ત પ્રત્યય થાય છે. પર્વ વત્તા ત એટલે પર્વત એટલે પહાડ, મરુત વત્તા ત એટલે મરુત, મરુવા નામનો છોડ અથવા મહારાજ મરુત. એક શબ્દથી અસહાય અર્થમાં આકિન કન અને તેનો લુક, આ ત્રણેય કાર્ય વારી વારીથી થાય છે. એક આકિન બરાબર એક આકી, એક વત્તા ક એટલે એક કહ. કનુનનો લોપ થવાથી એકહ આ બધાનો અર્થ એકલો અસહાય છે. ચરમણવતી એક નદીનું નામ છે. એમાં ચરમણ શબ્દથી મતુપ મકારનો વકારદેશ, નલોપનો અભાવ અને હણત્વ વગેરે કાર્ય નિપાત સિદ્ધ છે. સ્ત્રીલિંગ બોધક ડીપ ગીપ પ્રત્યય થયો છે. જ્યોત્સના અને તમિસ્ત્રા નિપાત સિદ્ધ છે. આ વાત ગોમીના પ્રસંગમાં કહેવામાં આવી છે. એ જ પ્રમાણે અષ્ટિવત કક્ષીવત રૂમણવત આસનંદીવત તથા ચક્રીવત આ શબ્દ પણ નિપાત સિદ્ધ છે. જેમ કે આસંદીવાન ગ્રામહ, અષ્ટિવાન નામ ઋષિ, ચક્રીવાન નામ રાજા, કક્ષીવાન નામ ઋષિ, રૂમણવાન નામ પર્વત. તૃષ્ણિમ શબ્દથી કામ પ્રત્યય થાય છે. અકચના પ્રકરણમાં તૃષ્ણિકામ આસ્તે ચૂપ બેસે છે. મિતકાર્ય અંતિમ સ્વર પછી થાય છે. તદંત અવ્યય અને સર્વનામથી ટીની પહેલાં અકચ થાય છે અને ચકાર ઇતસંજ્ઞક છે. આ નિયમ અનુસાર જલપતિ આ તિડંત પદના ઇકારથી પહેલાં અકચ થવાની જલ્પતકી બોલે છે એટલે કે રૂપ છે, રૂપ બને છે. હવે ભાગ આપણે ત્રીજો અહીંથી આગળ વધારશું.